રતન બાયકનાથ માં કહેવાનું છે કે આ જે આપ્યું છે ને તે જ પોતાની કિંમત સમજાતી નથી. આવી છે બહુ મોટી વસ્તુ, પોતાને સમજાય પોતાને સમજ જવાનું. સ્વાદ મળતો હોય, સ્વાદ ના મળતો હોય બધી સમજે, પણ એની કિંમત સમજાય. ચમકી બધું અવળું કરે, વિદ્યાર્થી બધું અવળું જ કરે. દુઃખ નો અભાવ થવો, સંસારી દુઃખો નો અભાવ થવો, એનું નામ મોક્ષ. દુઃખ નો અભાવ રહે નહી કોઈ નહીં. દુઃખ નો અભાવ નહીં, મોક્ષ નો પણ. સાધારણ તો આપણે જન્મ માંથી મુક્તિ એ અર્થ કરીએ છીએ. હા, એ પણ વેચેલી મુક્તિ, એક સેકન્ડરી. પહેલું સ્ટેજમાં દુઃખ નો અભાવ, આ જગત આખું દુઃખ થી સપડેલું છે. ત્યાંનું દુઃખ છે ત્યાં અજ્ઞાનતાનું. અજ્ઞાનતા થી રાગ દે ત્યાં કરે છે, તેનાથી આ દુઃખ છે. એ જ્ઞાન થી એ દુઃખ માટે બીજા કોઈ ઉપાય નથી. એટલે જ્ઞાન થી દુઃખ નો અભાવ વર્તે. દુઃખ નો અભાવ, દુઃખ તો ઉત્પન્ન થવાની વાર લાગે, પણ આ દુઃખ જે હતો ને તેનો અભાવ. કેવું? દુઃખ નો અભાવ. દુઃખ નો અભાવ પહેલું એ મોક્ષ કહેવાય, પહેલો મોક્ષ. અને પછી આ દેહ નો બધા નો અભાવ થયો, બીજો મોક્ષ. નીરુબેને એક વાત લખી છે કે જ્ઞાનીઓને ચાર મોટી ગુણ, ચાર મોટા ગુણો હોય છે, ચાર મોટા ગુણો હોય છે જ્ઞાનીઓમાં, એવી એક વાત લખી છે. એમાં એક ગુણ પ્રતાપ, સૂર્ય જેવો, સૂર્ય જેવો પ્રતાપ. હા, એ એક ગુણ હોય છે સામાન્ય રીતે સૂર્યનો. જો જ્ઞાનીમાં જે આપણે અર્થ કરીએ તો આપણે આવશ્યક સૂત્રમાં એક વાત આવે છે કે ભગવાનના ત્રણ ગુણની વાત ગંધર્વોએ આપેલી છે. ચંદ્ર તું નિમળેરા કે કોઈ સાગરવર ગંભીરા, ચંદ્ર જેવા શીતળ, સૂર્ય જેવા પ્રતાપી. હવે એમાં એ જે પ્રતાપની વાત લખી છે એમાં નિરુબેને એક બીજી વાત લખી છે કે એ પ્રતાપ એની આંખમાં હોય છે. ના, એ તો જોવાનું સાધન. હા, આંખમાં હોય છે એ જુદું છે, અને જોવાનું સાધન છે આંખમાં. બરોબર છે. પ્રતાપ તો આમાં આખા શરીરમાં જ હોય છે. પ્રતાપ એટલે ખરાબ માણસ ને ત્યાં આવતો આમ આમ થાય, બધા તાપ લાગ્યા કરે બધાને. બરોબર છે. તમે કોઈ જાવ કોઈને વળીએ નહીં તો બહુ તાપ લાગ્યા કરે. શું કે છે, શું કે છે, અમે એ જાણતા કોઈ દાવે વળતા નથી. બરોબર. તો પણ એને તાપ બહુ લાગે તરત હોય ને. તે એવા મહાત્મા તો હોય, સંતો સંતો એવા હોય છે. એક સૂર્ય નો પ્રતાપ અને ચંદ્ર નો સૌમ્યતા, બે વિરોધાભાસ ગુણ બે ભેગા ના થાય. કોઈ સંત હોય તો સૌમ્ય હોય તો સૌમ્ય, અને પ્રતાપી હોય તો પ્રતાપી. એક જ બાજુ ધસડેલા હોય, બે ગુણ ભેગા ના થાય. બે ગુણ ભેગા થાય જાણવું કે આ માણસ જ્ઞાની થવાના. બરોબર. એ વિરોધાભાસ ગુણ છે, શીતળતા ને પ્રતાપ, સૌમ્યતા ને પ્રતાપ. મારો મૂળ પૂછવાનો ખબર કેવો હતો, એમાં એક લખ્યું છે કે એમની આંખ માં હોય છે અને એ ધારે તો બતાવી શકે એવું છે. એ આંખ તો વિશેષ ને વધારે લખ્યું, બાકી કઈ આંખ નું હોય કે ના હોય એવું કશું લેવાનું. બરોબર છે. આખા શરીર માં પ્રતાપ ગુણ હોય. વાંખે નીચે બેઠા હોય ને, અવાજ જતી રહે તો શું કરવું. એટલે પ્રતાપ એટલે તેજસ્વીતા તમે કહો છો. હે, પ્રતાપ એટલે તેજસ્વીતા કહો છો. પ્રતાપ એટલે એટલે પેલા માણસ ને ભય જ લાગ્યા ઘર બધાને. પ્રતાપ શેના આધારે ઉભું થાય છે? શીલ ના આધારે, શીલવાન. બરોબર છે. બરોબર છે દાદા. જેટલું સિલવાન પણ છે એટલો પ્રતાપ એના ઉત્પન્ન થાય, પણ સૌમ્યતા ઉત્પન્ન થાય. બે સાથે ગુણ ના થયા, કા પ્રતાપ હોય કા સૌમ્યતા હોય. એટલે એમને સમજાયું છે. વાંચ તો બધા ને વાંચતો વખતે કોઈ જ્ઞાની વખતે ના આવ્યો હોય, વાંચ માં અધરો થઈ ગયા હોય, પણ પ્રતાપ બહુ પડતો હોય બાકી આવતા મોમેન્ટ થાય કે શું હશે. બરોબર છે. કશું બધા કહેતા નથી, પી ના જાય કોઈ, કશું કહેતા નથી એટલે મનમાં જણ પી જવું એવું ના થાય, બને જ નહીં. પ્રતાપ બહુ જ લાગ્યા કરે પ્રતાપ. નો તાપ સખત લાગે છે. એનો અર્થ તો એમ નો કે સામાન્ય ગુણ માં જે વિશેષ ગુણ છે, સામાન્ય રીતે આપણે કહીએ છીએ પ્રતાપી ગુણો, તો એ વિશેષ ગુણ તીર્થંકર એવો જ હોય છે, એવી કઈ ગણતરી નથી એની પાછળ. એમાં પ્રતાપ નો જે ગુણ છે એ મૂળ સામાન્ય રીતે તીર્થંકર દેવો નો જ. અમુક ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે કોઈ વણિક હોય, કોઈ પણ માણસ ને સિલવાન હોય એટલે પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય. સિલવાન હોય એટલે પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય, બરોબર. આપડા આચાર્યો મારા હોય છે ને, આચાર્યો મળે છે સિલવાન એટલે કેવું, સિલ નો ભરેલો આખો સમજે ને. અને આ બહાર જેવું સિલ કહું છે ને સિલવાન, એ તો કુશીલ નથી માટે સિલ કહે છે. કુશીલ નથી માટે સિલવાન, કુશળ નથી માટે સિલવાન. એટલે એકડે એક ને એકડે એક ને બરોબર દાદા સંખ્યા મોટી કેવી સાગર ગંભીર. હા બરોબર છે, સમુદ્ર જેવા ગંભીર, સમુદ્ર જેવા ગંભીર. ત્રણ ગુણ આપડે ઝીણવાની ખાનગી વાતો કહેલી હોય ને, કે આપડું બધું ખાનગી જાણતા હોય તો પણ ઉઘાડું ના થાય, બઉ ગંભીર હોય. તમે સમજ ને જયારે ખરેખર અહી આગળ બહુ મુશ્કેલી નો ટાઈમ આવી જાય મુંબઈ માં, એટલે જો અમી જોડે બેસી રહ્યા તો સ્ટેજ જાય ડગવું ના પડે, પણ એવું સ્થિરતા હોય ડગવું ના પડે. બરોબર, ગપ્પી હોય તો કહી જાય ને, એ તો કાતે હીરા થઈ જાય. ચાલે છે જો કે કાત હીરા તરીકે, જગત ને સમજણ નથી એટલે, પણ જે સમજણ વાળા ને ચાલવા દે ને, તમારો પ્રતાપ ગુણ બતાવો, તમારું સૌમ્યતા બતાવો, લોક કેક નાખે એટલા માટે એમણે લખેલું આ ઉગાડું. બરોબર, એ જ્ઞાની પુરુષ તપાસ જો ફરી બીજા મળે તો એમને એમ ના ચડી જશે. ટપાવું દે તો થોડા વાત સમજણ પાડી, જ્ઞાની કે નિર્દિન જેના આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી સાંભળ્યામાં નથી એવી જેની વાણી છે, બરોબર, તંત્રન સહા નથી એવી જેની ગુપ્તા છે, બાકી તો કંઈ કહ્યું જાય નથી એટલે પૂરેપૂરું લખ્યું, વર્ણન કર્યું નથી. નહીં એ એમને વર્ણન પૂરું સારું કર્યું છે, મને સારું કર્યું છે. હા બરોબર, એમાં ક્ષત્રિય વણિક નો ભેદ નથી, આમાં ગુણો માટે ક્ષત્રિય વણિક નો ભેદ નથી, ફક્ત તીર્થંકર એકલા જ ગુણ માટે જ ભેદ છે, બીજો કોઈ ગુણ માટે ભેદ નથી. બરોબર, બીજી બધી રીતે સમાન છે, એક તીર્થંકર એકલા જ માટે જ ભેદ છે. એ ક્ષત્રિયો માં પ્રતાપ હોય ને વણિકો ના હોય એવું બને નહીં, સિલવાન ગુણ છે. કેવું છે? સિલવાન. પ્રતાપ એટલે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે, લોકો લેફ્ટ હેન્ડ સાઈડ એ બધા ભડકે શું થાય, તે કઈ સુધી ના લેફ્ટ હેન્ડ સાઈડ એ પોઈઝન જ કહેવાય છે. પોઈઝન કહેવાય, તે પોઈઝનસ મોટા મોટા સાપ પોઈઝનસ હોય તે ભડકે નથી, એને તાપ લાગે, બહુ તાપ લાગે સાપને, સાપને વીછીને બહુ તાપ લાગે, અહીં થોડે આટલે છેડો હોય ને તો તાપ લાગે, અહીં ખસી જાય, ખસી જાય. બરોબર, આપણે બેઠા હોય અને પેલા તાપ મૂકે નહીં, ચાલી જાય તાપ, અહીંથી જ તમારે લાગ્યા કરે. એવો પ્રતાપ ગુણ દાદાજી, આંખ માં દર્શન નું લખ્યું, ઈ શું લખ્યું? અમે શબ્દ એમાં એવા કર્યો છે કે એમની આંખ માં એ બેસાડી છે, પણ જરૂર પડે તો કોક ફેરો બોલ્લો ઉલ્લડ હોય ને ત્યારે જરા કોણ આંખ વાપરે, આંખ નો પ્રતાપ એ તો ના પ્રતાપ બહુ મોટું હોય ને, તો બધા શરીર ના પરમાણુ કામ કરી ને પછી મોટા મોટો ચેલામ ચેલો પછી ઉપાય નથી, તો સાહેબ ને તે કુદરતી રીતે પોતે નહીં ઉભા, કુદરતી રીતે પોતે મુકદર કરતા થયા કે એ ગુણો હોય તો જ બધું કામ થાય ને. તમારા બે ગુણો બધા ઉત્પન્ન થવા માંડ્યા છે અને અમારો ગળો ભરેલો છે એવું છે. આના મટતું જાય જેટલો વખત યાદ કરે ને દર્દ મટતું જાય. ભય વગર ના રાખે, કોઈ ભય નહીં, કશું જ નહીં. ભય ભરે ને કેટલો વખત યાદ રહેતું હતું મારા સાહેબ એમ વાત કરી કે આ સામાયિક પ્રતિક્રમણ અત્યારે જે આપણી પાસે છે એ કોની જેનો મૂળ નથી, એમાં ફેરફાર ઘણો થયો છે. સામાયિક ની આપણી રીત સીધી પ્રતિક્રમણ ની રીત કીધી એને જરા વાંધો લેજો ક્યાંય કહું બે પ્રશ્ન માં. સામાયિક માં જયારે શરૂઆત કરો છો ત્યારે સામાન્ય રીતે ગુરુ ની આજ્ઞા લેવી પડે છે. ગુરુ જો હૈયાત હોય તો અને ગુરુ હૈયાત ન હોય તો સિમંદર દેવ ની આજ્ઞા લેવામાં આવે છે. એટલે અમને કીધું કે સિમંદર દેવ ની આજ્ઞા લો છો તમે, મતલબ ના એ નથી લેતા તો આ ભૂલ ન ગણાય એટલી વાત. મેં કીધું ભાઈ મને કઈ આ બાબતનો કોઈ મારો ખ્યાલ નથી પણ દાદાએ આવી કોઈ વાત કરી નથી. અચ્છા પછી પ્રતિક્રમણ ની વાત થઈ, પ્રતિક્રમણ માં મને કેવી રીતે પ્રતિક્રમણ કરો છો? સાહેબ વાત કરી દાદા એમણે એક બીજો પ્રશ્ન કર્યો, પ્રશ્ન એવી રીતે એમણે કર્યો કે ભગવાને તીર્થંકર થવા માટેના 20 કારણો બતાવ્યા છે. ના એમાં એક કારણ એવું છે કે જો શ્રાવક પ્રતિક્રમણ જો કરતો હોય તો એને તીર્થંકર નામ ગોત્ર કર્મ માં કપાયું છે. તીર્થંકર નામ ગોત્ર કર્મ માં કપાયું છે આ સૂત્ર ની વાત છે. આવશ્યક સૂત્ર 32મું એ સૂત્ર ની વાત દાદા ત્યાં કરી છે એમણે. એટલે આ ભગવાન ની વાત છે. એટલે મને કઈ જયારે પૂછ્યું છે દાદા ને કે આ કઈ બરોબર છે કે જરૂર નથી લેવાની જરૂર નથી. કોઈ સાહેબ ની આજ્ઞા સારું એટલે ખોટું નથી, ગમે તેવું સમજણ કે સમજણ થી, કારણ કે સાહેબ છે ને એ ખોટું નથી. સામાયિક જ સામાયિક જ નહીં ના મને સામાયિક કોઈ કહે નઈ ને દાદા. સામાયિક આખો સૂત્ર આખો આ તો હું કહેવાનો આખો ભાવાર્થ છે કે જે સૂત્રો આજે હયાત છે 32 સૂત્રો શાણકવાદી માને છે એમાં સામાયિકમાં કોઈ ક્રમમાં ઘણો ઘણો ભેગાવાસીઓ માને શાણકવાસીઓમાં ફેરફાર છે. દિગંબરો નથી માનતા જાણે, દિગંબરો તો કોઈ શાસ્ત્ર જે અત્યારે છે એમાં કોઈ ચીજ ને માનતા નથી. એ લોકો તો એમ જ કહે છે કે ભગવાન ના સૂત્રો બધા જતા રહ્યા એટલે કુંડકુંડ ના બધા જે પુસ્તકો લખાયા સૂત્ર કોઈ છે નહીં. આ બધું 600 વર્ષ પછી ભગવાન 600 વર્ષ પછી છે ત્યાં થપાયેલું છે. કપાળદેવ ના ભાવ માં કઈ વાત કેમ ન કરી આ એ વખતે તો ત્યાં હા પાડી છે. કપાળદેવ ના ભાવ માં હા અહીંયા તો હા પાડી છે બરોબર છે. આ બધું આ સામાયિક પ્રતિક્રમણ પછી જે બધું ચાલે છે એ બધું બરોબર છે એમ કપાળદેવ તો લખ્યું છે દાદા. મુખ મારા આખો પાસ છે એમ બરોબર અને એમાં ચોખ્ખું લખાણ લખ્યું છે કપાળદેવ ના ભાવ ભગવાન સ્વીકારે નહીં. અને તો કપાળદેવ ના ભાવ માં એ વાત કરે છે હા ક્રમિક માર્ગ ની વાત કરે છે ને, ક્રમિક ની વાત કરો છો દાદા, ક્રમિક ને પણ ભગવાન સ્વીકારે એવું નથી. આ સામાયિક તો એનું ફળ મળશે, પુણ્ય મળશે, એનું ફળ પુણ્ય મળશે. ભગવાન સ્વીકારે કોને કહું છું? ભગવાન સ્વીકારે કોને કહું છું? મોક્ષ ફળ જેને મળ્યું હોય, એનું ફળ કઈ મુક્તિ નો કઈ માં જતું હોય એનું, તો છે તે ભગવાન સ્વીકારે. અરે નહી તો પુણ્ય સ્વીકારશે, પુણ્ય તો સ્વીકારશે. અને સામાયિક તો અરે પ્રતિક્રમ તો જાણતા જ નથી. રેવસી રાયસી દેવસી નામના કચ્છમાં બે માણસો થયેલા હતા, લીધે આ બધું શ્રીમદ દેવે ટીકા કરી છે, બરોબર છે. અરે એ કઈ ભીનું હોય છે એવું માનવાને કોઈ કારણ નથી. આ તો એક ઉપજાવી કાઢેલી પોતાની કલ્પના ની વાત છે ને, ત્યાં હકીકત છે. બરોબર, મૂળ હકીકત. હો દાદા, પહેલા તીર્થંકર ના શિષ્યો જડ અને સરળ હતા. તારા શિષ્યો જળ અને વાંકા આવવાના છે, લખ્યું છે. જળ વગર પછી માં લખવું જોઈએ, બરોબર છે. પણ એને એ ખબર હતી, એ દ્રષ્ટિએ એને સામાયિક પ્રતિક્રમણ માં ફેર કર્યો. દાદા કપડા માં ફેર કર્યો છે. બધું કાઢી નાખ્યો અને એ સરફી જ લઈ ગયા છે દાદા. એવું છે ને, એટલે ભગવાન ને એટલો ખ્યાલ છે ને દાદા. છોકરો દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, સિગરેટો પીતો હોય, બધો બહાર છે, ગપ્પા મારતો હોય, પાનો રમતો હોય, બધી રીતે સંગે ચડી ગયો હોય, તો આપડે કશું કહીએ? તું દારૂ એટલું છોડી દે ને બીજું બધું કરી, શું કહીએ? ભગવાન બોલે, આવો ભગવાન બોલે, ના ન બોલે દાદા, એવો ભગવાન બોલાવો છો? ભગવાન એમ કે, ભગવાન બધું કે બધું તારે છોડવા જેવું છે, પણ પેલા તું આ જોઈ એમ નહીં. એટલા માટે આ બધું ઊંધે રસ્તે જશે, તેના કરતા આ જે કઈ કરશે બરોબર છે, એનાથી સારું છે. એની સામે કોઈ વાંધો વિરોધ નહીં. એવું આ ભગવાન મૂકેલું છે બાર જીવોને સમજાવવા માટે, બરોબર છે. પણ છતાં ઉદય આવશે. આ પાંચમા આ પેલો એ હતું ને પચીસ વર્ષનું, તે અસર ની લીધે ભગવાન કહેતા હતા બધું. પણ ઉદય આવશે પાછો, સમજે ને? એટલે જતું નહીં રહેવાનું. તમે લાવવાના છો ને, તમે જ લાવવાના છો ને. આપણું નહી, ભગવાન નું ચાલશે. ભગવાન નું ચાલશે, પણ દાદા ભગવાન નું ચાલશે ને? ના દાદા ભગવાન તો અમે પણ, દાદા ભગવાન તો કરજ ચડાવશે ઉપર. ભગવાન નું આ બધું, મહાવીર ભગવાન નું, આપડે શું કહીએ? આપડે ક્યાં માથે લઈએ? ના ના, નિમિત્ત તો ગણાય ને દાદા. ચાલે નઈ આવો માલ તો ચાલતો છે. આ તો નાથ કે ઊંધા રસ્તે નહી જતો ને, તકણા તત બહુ આવી કરવા દે કે મને એમાં રવા દો કે છે. આ તો ઘણી નો બળદ ફરે અને કે શું પુરસાદ મળે છે? બળદ શું આખી રાત દળ દોડતો ફરે છે, પણ કેટલા માઇલ ગયો તારે? કે ના ત્રણ ત્રણ છે એવું. બરોબર, એટલે ખોજ ના ગઈ સરવાર માં. સરવાર ખોજ ના ગઈ અને ખોટે બધી જવાની જ છે બધા. ઘણા ખરા તો ખોટે જ ગયેલી છે, રહ્યું જ નથી ને, તત્વ જ નહીં રહ્યું. જૈન મત કશું રહ્યું જ નથી એમ કે ચાલે, જૈન જ બરાણો છે. આખો દાડો રહું છે, ધ્યાન આર્થ ધ્યાન કારખાના કાઢ્યા છે. શું થયું એના પર દાદા? તમારી પાસે આવીને ઘણા જૈન આવ્યા, પણ બધા ક્યાં આવ્યા? પછી એવા થોડાક બાદ ગયા ને અમારા જેવા. પછી સેંકડે બે હજાર પાંચ એને લઈને આપણે નથી વાત કરતા, આપણે સામાન્ય ભાવે વાત કરીએ. કેવું? સામાન્ય ભાવે. બરોબર, સામાન્ય ભાવે કશું રહ્યું નથી. બરોબર, આખો દાડો રૌદ્ર ધ્યાન કારખાનો કાર્ય ચાલે, આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન. બરાબર, બટાકા ના ખાતો હોય કે કંદમૂળ એકલું ના ખાતો હોય, શું સમજ પડે ને? બધા એક રાત્રિ ભોજન ની વાત. હવે ઈ તમે એ તો બહુ સાયન્ટિફિક વસ્તુ છે રાત્રિ ભોજન. તમે માનો છો કે રાત્રિ ભોજન ન કરવું? માનો જ નહીં, એ તો સાયન્ટિફિક સારામાં સારી વસ્તુ એ છે. પણ એ કોને કરવી જોઈએ? અત્યારે તો આગળ ફોરી ના લોકો ને કરાવડાવીએ, શી દશા થાય? વેરા મરી જાય બિચારા, જાગૃતિ વધી જાય. રાત્રે એ તો કોને કરવાનું? કે જેને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછા કરવો છે એને કરવાનું. શું કહ્યું? અચ્છા અચ્છા, નહીં વાત કરી. જે ધર્મ ઉપર ચડેલો માણસ છે, ધમકી દેવાની તૈયારીઓ કરી રહ્યો છે, એવા માણસ ને આ બધું કરવાનું હોય. ગમે તે બધા ગમે તે માણસ આ બધું લઈને બેસે, તેમાં તો પછી પેલી જાગૃતિ વધી ગઈ. એટલે કોને ફોડ્યા પેલા? એટલે કેમ હતા કે જાગૃતિ વધી ગઈ ને પેલો ફૂટી ગયો? ખોટું છે, એની તમે વાંધો વિરોધ નથી, એ ખોટું છે, એનું તો સાચું છે ને. એ સાચા ને લઈને આ થાય છે, એના કરતા જળ રહે ને થોડોક ને. એટલે અમુક જ માણસ નો અધિકાર છે, બાકી છે સાયન્ટિફિક. અમુક માણસ ને ખાસ કરવું જ જોઈએ, એ આવશ્યક છે. શું છે? આવશ્યક, અવશ્ય કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ. બરોબર. રાત્રિ રાત્રિ ભોજન ના, એટલે તમે આપણે ચરણ વિધિ માં એની ના લખી છે. ચરણ વિધિ માં આપણે લખ્યું છે છ મહાવ્રત, એમાં પાંચ મહાવ્રત ને છઠ્ઠું રાત્રિ ભોજન જ છે. એ જ છે ને છ મહાવ્રત લખ્યા છે ચરણ વિધિ માં. હા, આ લોકો જે ક્રિયાઓ કરે છે ત્યારે છેડ પીડા કરશો ને તો એ છોડી દેશે. શું કહે છે? વાત લખી છે, છેડતી ના કરશો. એ તો આપણે અમે અમને છેડતી ના કરીએ, અમે તો આજે હેલ્પ કરીએ. કઈ ભાઈ કરો છો પણ આવી રીતે કરજો એમ કહીએ. બરોબર. ભાઈ આ તો તમે પૂછ્યું કે આનો શું આ છે? આનો નફો શો મળશે એમ પૂછ્યું ને. તો નફો તો મારે જે મળતો ભાવ હોય તે જ કહેવાય ને, જે બધા ભાઈ હોય તે જ કહેવાય. પણ ત્યાં આગળ આપણે કૃપાદેવ કહ્યું ને તે રીતે વર્ષા જેવું છે, કોઈને ખોટું છે એવું કહે ને તે પણ પડી દે. આજના કાળના જીવો પાકા ચીબડા જેવા છે. પાકું ચીબડું હોય ને લખ્યું છે અહીં આગળ, અહીં મૂક્યું હોય ને પાકું ચીબડું આવડું મોટું, જો એને લઈએ તો ફાટી જાય તો આખો વડે ધોવો પડે. એટલે આજના જીવો ને તો આપડે જરાક સેજ લઈએ અને વળીએ એને આપણે જ ટાળો પાડવો પડે. પત્ર માં લખ્યું છે આપડે વળ્યા પછી આપડે જ ટાળો પાડવો પડે. એવું વિચાર તમે વિચાર માં આવ્યું શું કરવું? આપડે પાસે મનાવવો પડે આપડે જ. એવા પાકવા ચીબડા જેવા છે ને. અને પેલા ના મનુષ્યો કેવા હતા? પૂરી કાકડીઓ જેવા હતા. આમ છોકરા અઠો કરીએ તો ફાટે નઈ, તો ફાટી જાય એવા બિચારા. તમે વાત સમજાય? કાકા ચીપડા એટલે હલાવા નહીં બહુ, હલાવી ફાટી જાય તો વડે ખબર પડે. આપડે એમને શું થાય? ચીપડા નું ચીપડા નું શું થાય? જાય ખરું ચીપડા નું. જેવું કશું નઈ, બધા ભૂતમાં જશે એવું નક્કી નઈ. કારણ કે 2500 વર્ષ પછી એ જીવી રહ્યા છે. શું થયું? ગયા એની વાત ગઈ, પણ આ તો જીવી રહ્યા છે. હજી તો કાલે શું હશે ભેગ વાંચી જાય. આ જેટલી માસ વચ્ચે મળે છે અમને એ તો સંભાયા જ કરે છે. કાગળ મોટા ભાઈ આયા કરે છે. મોક્ષ ની મૂળ વાત છે ને દાદા, મોક્ષ ની વાત છે ને, અને એ તો એ માટે નીકળ્યા છે. એટલે એ તો તમે મોક્ષ ની વાત જાઓ ને મામા પાણી આવે એમ છે. એ બધું તમે તમે એક ત્યાં આવ્યા હતા ત્યારે એક વાક્ય બોલ્યા હતા. તમારું સારું છે, આ આપણી પાસે જે જ્ઞાન લીધું છે ને એનું તો બહુ સારું છે. કે પાંચ આજ્ઞાઓ એ તાજી એમ ફ્રેશ એમ ફ્રેશ જમવાનું હોય ને તે બી કેટલા વખત ની પચીસ વખત ની આજ્ઞાઓ કેટલી બધી થઈ ગયું છે આ તો ફ્રેશ તાજી અને સુંદર આવા મજા આવે એવી એ આજ્ઞાઓ પાડે છે બોલો આજ્ઞા પાડે ને એના જેવો મોક્ષ નથી બીજો કોઈ જેને આજ્ઞા પાડી શકે એના જેવો મોક્ષ કોઈ સાવ સાચી વાત દાદા સાવ સાચી વાત આજ્ઞા મારી લીધો એટલું રહ્યું છે આપણા શબ્દો વિતરાગ વિજ્ઞાન માં મારીના બધા ધર્મ વાળામાં એટલું રહ્યું છે કે એ લોકો મારીના આજ્ઞા પાડવાની જબરજસ્તી ઈચ્છા વાળા છે પડાતી નથી ખોટું નથી એ લોકો ખોટા નથી પોતાની રીતે સમજણ આવડી છે સમજણ એમાં એનો વાંક નથી બરોબર વાંક એમનો નથી વિચારો પણ ખરી રીતે આમ જોવા જાય તો કોઈ રીતે વાંક નથી એમનો અને ભોગવે છે એ માટે કુદરતી રીતે એમનો વાંક છે ભોગવેની ભૂલ વાળું લાવ્યા તમે હું તો જાણે બરોબર કર્યું પણ દાદા એમાં એને સ્વચ્છંદ નથી ને ભગવાને આમ કીધું એમ જો કીધું હોત તો એ લોકો એ પ્રમાણે વર્તો એમાં કઈ એને વાંધો વિરોધ નથી આવતો એવું છે ને સ્વચ્છંદ એટલે એની તપાસ પોતે કરતા નથી પોતાને જેવી સમજણ પડી પોતાની સમજણે નથી પોતાને પૂછતા નથી આજે જો તમે જે સામે પ્રતિક્રમણ ની આપણે વાત કરી તમે કહો છો સુટર સાઈટ બરોબર છે એ સુટર સાઈટ હતું જ એક જગ્યાએ પછીના કાળ ની અંદર આ લોકો શું એનો આર્ગ્યુમેન્ટ શું આપે છે પછીના કાળ ની અંદર ભગવાન મહાવીર પછી થયા છે 24માં તીર્થંકર થયા છે તમે જે વાત કરો છો એ બીજા દાદા એવી કેટલીક વાતો છે કે આ કાંદુ સ્વામી જે વાત કરે છે ઘણી વખત બરોબર છે એટલે વાંકું થઈ ગયું એ બરાબર છે પણ દાદા એને સ્વચ્છંદી નહીં કહીએ આપણે એનો પોતાનો સ્વચ્છંદ નથી એમાં એને ખબર નથી કોઈ જ્ઞાની પુરુષ જો એને મળે અને એની એમ થાય કારણ કે તો એને મૂળ તરવાની ઈચ્છા ન હોય એને આપણે સ્વચ્છંદ કહીએ એને પોતે ઉભું કરેલી થઈ જ નથી પોતે ઉભી કરેલી નથી પણ એમને જે આ જે નહીં કષ્ટ પડે છે ને કષ્ટ પડે છે ને એ સામ સામા મહેમય દખડાય છે ને તે તમે જોયું હોય ને તો આપડે ઘરમાં ઘરમાં ક્લેશ ઓછો હોય મારો શું કેવાનો ખબર છે દાદા ઈ જે ચીજ છે ઘરમાં હું ચંપાઈ બાજીએ છીએ મિત્ર દોસ્ત છે મારા ફ્રેન્ડ એની યાર મારે બાજવું પડે છે દાદા ઈ તો બાજે છે એ તો મને ખબર છે એમ નથી કેતો હું વિતરાક વિજ્ઞાન માં પોહાય ને ચાલે જ નહીં એને સસંદ કઉ છું ઓછું પડાય છે તો એને સમજ ઓછી હોય તો ઓછું પડે એ તો બરોબર છે આપનું કેવું સસંદ આને કઉ છું સમજ ભગવાન સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સદગુરુ એટલે પોતાની સમજણ છોડી દઈ અને સદગુરુ ની સમજણ ચાલે પોતાની સમજણ જરાય ના વાપરે એ કે છે સાહેબ હવે ખાવા બેસું તાર કે સાહેબ કે છે નહી એટલે બંધ રાખવાનું સ્વચ્છંદી તો ખાઈ લેવાય બાર વાગે એટલે ગુરુ ગુરુ ગુરુ ખાઈ લીધું હું શું રાખે સ્વચ્છંદી તો ખાઈ લે એટલે આ ભગવાન ને તો આ ઉપાશ્રયમાં ત્યાં આગળ ક્લેશ શંકા થાય એ લોક નિંદ્ય થવાથી એ સ્વચ્છંદી કહેવાય છે એના કરતા તો આ મુસલમાન ના આંકડા એ હોય છે તે લડતા નથી. આ પારસી ના પેલા બધા બેસી રહ્યા હોય છે પેલા સત્સંગી કહીએ છીએ આપડે. સત્સંગી કેમ કહીએ છીએ કે આ ક્લેશ ના હોય ભગવાન ના પ્રતિક્રમણ નો અર્થ શું? તું પાછો ફર્યો કે છે. શું કે છે? તું પાછો ફર્યો. ક્યાંથી પાછો ફર્યો? કારણ કે અહીંથી ત્રણ બેલ અવળો ગયો, ત્રણ બેલ પાછો આવ્યો. આ તો ઘડી વાર પછી ચોથે બેલ માં હોય છે. રાતે નીકળે ભૂલી જાય લોકો. આ લોકો બેભાન છે બરાબર. તમે મારું કઈ સૂત્ર લખાણું કઈ રીતે? આ સૂત્ર કઈ રીતે લખાણું? ક્યાંથી આવ્યું? 32 નું સૂત્ર કે છે સ્થાનકવાદી અને આગમ કે છે. અને અત્યારે જે પ્રતિક્રમણ થાય છે, જે થઈ રહ્યું છે અત્યારે જે પ્રતિક્રમણ, તમે જે સૂટન સાયકો છે એની સામે વિરોધ નથી. એટલે એ માને છે. એ 22 વટલા જે હતા ને એને માટે માને છે. એટલે બધી છૂટ આપેલી પાછળ ના પાછળ શાસ્ત્ર લખાય ને, તેમાં કાળ ના આધારે બધી છૂટ આપી છે. કે ના થાય સૂટ ઓન સાઈડ તો દાડે રાત્રે હોય દિવસ નું પ્રતિક્રમણ કરજો. એટલે દાદા કોને આચાર્ય આપી કે ભગવાન આપી? તે પછી 600 વર્ષ પછી આપી ભગવાન આપે. 600 વર્ષ પછી પેલા જે આચાર્ય થયા દિગંબરી આચાર્ય નું બધું લખેલું છે. દિગંબર તો દાદા એને માનતા એક જ સૂત્ર ને માનતા જ નથી. ત્યાર પછી ચેતંબર ઉભા થયા. મેં આ ચેતંબર નું તો ઉભું ક્યાંથી થયું? એમ કે જયારે ખોરાક નું ઠેકાણ ના પડવા મળ્યું, આપડે 10 વર્ષ દુકાળ પડ્યા ને, ત્યારે ખોરાક નું ઠેકાણ ના પડ્યું એટલે શહેર માં લોકો આયા તે કપડા થઈને શહેર માં આવ્યા. દિગંબર માંથી આપણ તો કોણ નીકળ્યો? દિગંબર દિગંબર જતું. ભગવાન ગયા પછી દિગંબર જતું. ઇતિહાસ એમ દાદા નથી કહેતો, ઇતિહાસ તો બીજી વાત કરે છે. તો ભગવાન મહાવીર પછી 175મે વર્ષે બે એક શાખા વ્યાપાયન કરી, એક શાખા હતી એ તો હાલ લુપ્ત થઈ ગઈ છે. અને એ જ વખતે બે ભાગ પડ્યા છે. બંને આચારી હોય તો ખરા, એક શિથિલાચારી કહેવાય અને એક પૂર્ણાચારી કહેવાય. તે બે આચારી હોય ખરા, પણ આ પુસ્તકો બધા અમના શાસ્ત્રો બધા એ બરોબર છે. ના પણ એ તો દેવરથી ગણી લખ્યા છે દાદા. એ તો મોટી મોટી આચાર્ય હતા. એ તો એ લોકો માને છે. શાસ્ત્રો નું જે લખાણ થયું એ તો દેવરથી ગણી લખ્યું છે. ચૂકવો એ લોકો લખ્યું છે કે જયારે આ શાસ્ત્રો ની રચના થઈ. ના એ તો બરોબર છે. કેવળ જ્ઞાન તો ના, પણ કેવળ જ્ઞાન નહીં, પણ દાદા આમાંથી 1444 પુસ્તકો તો શ્રુત કેવળી એ લખેલા છે. અને શ્રુત કેવળી તો તમે ભગવાન ની કક્ષા જ માનશો ને? ના, પણ શ્રુત કેવળી પછી લખેલા છે. શ્રુત કેવળી નથી લખેલા સરભરે ને. એટલે એટલું બધું નથી આ મહત્વ આપવા જેવું. શાસ્ત્રો એટલે શાસ્ત્રો જ છે, એમાં ખોટો નહીં. કારણ ભગવાન ગયા પછી 600 વર્ષમાં સુધી બગડી ના ગયેલું હોય ને. કારણ સૂત કેવડી ગયા પછી હોય બચ્ચા બનેલા છે ને. સૂત કેવડી પછી સૂત કેવડી પૂરા થઈ ગયા ત્યાર પછી આ બધા સ્થપાયેલા છે. પણ છતાં આ જે રેસીન રાયસીન દેવસી છે ને, તે દેવસી એટલે શું કે આખો દાડો તમારે આ દુકાનમાં જળ ભાંગી કરી ઓછું દીધું, આમ કર્યું, આમ કર્યું, ભેળસેળી કર્યું, એ બધું યાદ રાખીને રાત્રે પછી તો આપણો ચિતરવો અને પ્રતિક્રમણ કરતા જવું. ફલાણા જોઈને ઓછું આપ્યું હતું, ફલાણા એ યાદ રહે અમારે કશું અમને. પ્રતિક્રમણ નો અર્થ દોષ ઘટવા. જો દોષ ઘટ્યો નહીં તો પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા છે. પ્રતિક્રમણ નથી કરતા, અતિક્રમણ કરી રહ્યા, બધું વધારે રહ્યા છે. એટલે રાયસી દેશી ને એના બે કચ્છી ભાઈઓ હારા હતા એને કરતા. પણ એ તો લોકો એમ સમજે ને કે રાયસી છે, આ દેવસી છે, મારે બે દેવસી નો ભાઈ છે, આ કે છે એ કપાલદેવ બરોબર ટોણો માર્યો છે. અને આ 12 મહિને જે પ્રતિક્રમણ કરે છે ને, જે પેલું એ કરે છે સમુદ્રી પ્રતિક્રમણ મિચ્છામી ડોકળો બોલે છે, મિચ્છામી ડોકળો એટલે આમાં આપડે નિંદા કરવા જેવો નથી. આ દેહ છે તે સારું દાદા ભગવાન પક્ષી પ્રતિકમ ગવાય કરી છતાં એટલી દાને તો સારી છે, ખોટી નથી. દાન જો આખો દાડો કકડાટ ના શોભે આપણને ભગવાન નો આ કહેવાય. જય રીતે જવું છે લેવી દાદા માઇનસ વ્યવહાર is equal to આહા બરાબર દાદા માટે એ કે છે એક વાક્ય દાદા ત્યાં દવાખાનામાં એક વાક્ય બોલ્યા હતા કે દાદા માઇનસ વ્યવહાર is equal to મહાવીર. ભાવાર્થ હતો એનો કઈ વ્યવહાર માટે જ અટક્યું છે. વ્યવહાર ન જોશો, અમને જોજો. મૂળ વસ્તુ જોજો, મૂળ વસ્તુ મૂળ ને જોજો. મૂળ વસ્તુ નો મૂળ પુરુષ છે, શું છે? મૂળ પુરુષ છે. હા, સજાય બી છે આકાર ની. દાદા કઈક એવું કરો ને કે એમાં જાગી જાય નહીં, એવું કરી લો કે કઈ એમાં બાકી ન રહે. આમ કોઈ દોસ્તી પણ દાદા આપણે આ બીજા પંથો માં આ જે બીજો પંથ હોય છે ને સ્વામિનારાયણ કે જે કઈ બીજા પંથ બે પાંચ મિનિટ સ્વામિનારાયણ કે કોઈ બીજા પંથ હોય છે ને એમાં દસ્તીપાત કરે છે. દસ્તીપાત એટલે શું કે તને યોગ ન બેસ તો દઈ જાય એમ. આ અમને કઈક જરાક જે દાદાપાત કરો નહીં એ જરાક દઈ જાય. હવે કઈ કરવાનું હવે આગળ દાદા દાદા બીજું કઈ નહીં. અમારે પગ પકડી લેવાના રહે જયારે તમે જાઓ ત્યારે અમારે નક્કી કરવાનું. એક જ વાત રહી અમારે પછી બીજું કઈ કરવાનું, પણ આ કરો કઈ બધા. હવે પણ આ બધું વિચારવા જેવું છે. આ ટાઈમ પછી જતો રહે છે અને આ બધા રખડી પડે એવું ન થાય. રખડી પડે છે એમ નથી રખડી પડવાનો, હું રખડી તો હવે પડવાના જ નથી. એ તો નિર્વિવાદ છે, દાદાનો પગ બગડ્યો છે એટલે એમ રખડવાની વાત નથી કરતો. પણ કોક લાંબો ગાળો છે રાખજો નહીં કે ટૂંકા ગાળે જ લગાડજો બધાને. પેલા ક્ષેત્ર નો સેવા વાળા થઈ જવાના.